ઉકલી જાય, પેલું વા માટ્યું વીતેલું બધું ઉકલી જાય. પણ તે એવું બોલાય નઈ ને, કેવી રીતે બોલે? હું શું છું નક્કી થયા વગર બોલાય નઈ, જાય ક્યાં? હું શું છે તે હું તમને નક્કી કરેલું, કે તમે આ છો આ નહીં, એટલે તમે બદલાવ છો. પેલો બધું નક્કી થયું નહીં. આપણે કઈ તમે શુદ્ધાત્મા, આપણે વખત કહીએ ને શાસ્ત્ર માં લખ્યું, તમારું સ્વરૂપ તો શુદ્ધાત્મા છે, તમે શુદ્ધાત્મા છો ના, પણ પાપી છું એવું ના બોલશે, એવું એવું બોલશે. હું ઘણો પાપી છું કે આવવાનું શીર્ત બહાર કાઢવા એવાનું બધું કહે કરો. તમારે પાપું થયેલું તો નહીં, તો ભોગવવા જ પડે, કઈ ભોગવાય નહીં કોઈ નથી. આ જુઓ, મેં શાસ્ત્ર માં લખ્યું કે ભોગવવા જ પડે, એક એક પાપ કોઈ થયા નહીં કે આમ કેવી બિલીફ બેસી ગઈ છે. કોઈ કે છે ભાઈ જોયાલું છે તારા બાપ નું શું થાય છે, હું નથી ફી નથી કશું, ફી નથી કશું નથી. પણ જો કેવું આપણી ઇફેક્ટ થઈ ગઈ સાયકલ ઇફેક્ટ. મારા મુખ્ય ગુણો એ તો કોઈ સાયકલ નથી. શાસ્ત્ર માં લખ્યું હોય કે કર્મ બધા ભોગવવા જ પડે, એટલે બોલે જ ને બચારો કે મારે કર્મ ભોગવો તો આવે જ ને. લખે શાસ્ત્ર કઈ એક જણા માટે લખ્યું છે, બધાના માટે લખ્યું છે. હા, તો બધાના માટે માં એ આવી જાય ને, બધાના માટે માં એ આવી જાય ને. પાછો શાસ્ત્રમાં અમે લખ્યું છે, જ્ઞાનાજ્ઞ થી નાની પુરુષો કારણો કશું તેને લખ્યું છે, અને ચોખ્ખું લખ્યું છે ને, મોક્ષ માર્ગ છે ને તારમ. શું કે છે? મોક્ષ માર્ગ જેટલા તત્વો છે તત્વો એના જાણકાર, અને વંદે કર્મગુણ લબ્ધે તત્વ નાશ નથી લખ્યું. પણ એ તો અભિયું હતું એનું માને ને પેરું માને આવે મારે ભોગવાનું. પછી દાખલો દે દાદા, એ તો કે મહાવીર મહાવીરે પણ ભોગવવા પડ્યા હતા ને બધા. મહાવીરે ભોગવવું પડ્યું ને, કોઈ કર્મ મહાવીરે ભોગવ્યું જ નથી. દુઃખ પડ્યું નથી મહાવીરને, દુઃખ પડ્યું નથી. લોકો શું કહે, મહાવીરને દુઃખ પડે છે, બધા એમ જ જાણે છે. હા ના, એટલે બહુ કષ્ટ છે. આચાર્યો એમ જ કે છે, કષ્ટ સેવા બધા એમ જ કે છે. જો કષ્ટ સેવાથી જો મોક્ષ મળતો હોય તો એના કરતા વેપાર સારો. એટલો બધો પાંચેડ નહીં ને, એ તો એમ જ કે છે કે આ કષ્ટ બહુ જ થઈ જશે. જો આનંદ સુખ નું ધ્યાન અને મોક્ષ, ત્યાં રસ્તો સુખ્યો હોય, કેવું હોય? રસ્તો તો ત્યાં ખાડા ખબડા વાળો હતો. હા, સંસાર એ દુઃખ નો માર્ગ છે, રસ્તો દુખ્યો હોય એનો. તપ કરો, જપ કરો, તારે સારું કે સામગ્રી મળે, પણ તો એ દુઃખ તો ખરું ને. જપ કરવા જપ કરવા આપવાસ કરવા કે સારું લાગે. તીર્થંકર ભગવાન તો બધાના માટે ધર્મ બતાવ્યો છે, કઈ એક માણસ માટે મોક્ષ માર્ગ એકલો નથી લખ્યો. મોક્ષ માર્ગ માં ના આવવું એવા લોકો ખાય ને, લોકો શોખીન લોકો ના હોય સંસારના, એમને બતાડવું પણ આખા જેવો પછી ખંગે રે. અમને જપ તપ કરતા બહુ દીધા નહીં, અને ત્યાગ બહુ કરતા રહેલા કો કંટાળી ગયો વાત એના સાધુ. હા હવે સાધુ, એટલે ત્યાગ તપ એ બધી આડી ગલી. ભગવાન તો હમણાં બેઠા છું, આમ અહીં આડી ગલી નથી બેઠો. ખૂબ ખંગે રે આ ભગવાન, મેં આડી ગલી નથી બેઠો છું અહીંયા કહેતા. તાર બાપે ના, પણ શોખ છે ને, શોખ નો વિષય છે ને. એ તપ જપ કરે છે એ બુદ્ધિ ના આશય માં લઈને આવેલો હશે ને. અત્યારે તપ જપ કરે છે એ બુદ્ધિ ના આશય માં લઈને આવેલો ને. હા, લઈને આવેલો એ બુદ્ધિ ના આશય માં લઈને આવેલો. ફરજિયાત કરવું જ પડે, પણ હવે જો એ બિલીફ ને કઈક બદલે તો એનું સારું થાય. એ બિલીફ બદલાય એટલે નગીનદાસ કરે છે, ચંદુલાલ કરે છે, એ તો ના, એ તો કોણ છે ને કે થયા કે ચંદુલાલ બોલે ને. કોણ છે નક્કી થવું? દાદા પાસે આવ્યા પછી ચંદુલાલ કરે છે. હા પણ કોણ છે નક્કી થવું પડે? આપડા મહાત્મા નો હતો નથી, આપડા મહાત્મા તપ કદપ કરતો હોય તો લઈ લઈને આવ્યો છે, તપ નિકાલ કરે એનો, આપડે નિકાલ કરે, પેલા સંગ્રહ કરે છે, રાજી ખુશી સંગ્રહ કરે એનું ફળ ભોગવવા માટે. એનું ફળ એવું જ આવે મીઠું, દેવગતિ એ ગતિ એવું આવે. ચાલો કેટલા હાડા બધે એમ કોણો એમ પછી જાય છે, હલાવો પડે પછી પાછું ચાલુ થાય. મારે બાધા હતી, મારે બાધા છે, ઉડાવું છે એમના, ઉડું ઉતરવાનું નથી કોઈ જગ્યાએ, બટાકા બટાકા નહીં નાખો. પણ બટાકા આમાં જોડે બફાયા તો એ બટાકા ની અસર શાક ને ના થાય. બટાકા નથી ને મુસલમાન માટે ગુનો થઈ ગયો. ગુજરાત મુસ્લિમ તો એવું બોલે બધું હિન્દુ ના રાજા નથી, પાક નથી પતા કર. પાક નથી હોતા કર. વ્રત થી કસાય ઓછા થાય? બધા વ્રત કસાય ઓછા કરવા માટે, કસાય ઓછા કરવા માટે. આપડે અંકાર નથી, હારે અંકુર તારે ફક્ત તારે સહમત રહેવાનું. અંકુર અંકુર હાથ જતો રે, દાદી ના જોઈ ને આપડે દાદા નથી. અને વ્યવહાર તો એવો સુંદર છે, આપડે ડખો નાખે વિરુદ્ધ પડવાનો આની શી જરૂર, એ બગડ્યો વ્યવહાર તો એ ચાલ્યા જ કરે. ખુબ બતાવી પણ ખુબ પુષ્કર એ બધી યારી આપશે. પાણી નીતર્યું નથી, એની નીતરી પાણી થયું નથી, કઈ નીતરી પાણી સુધી રાજવાની કોને ખૂંચે નહી અંદર, આ રસ્તો કેવો છે અંદર ખૂંચે નહી. ના એટલે આ રસ્તો મને મને ખૂંચ્યો. હા મને શું ખૂંચ્યો? મેં હીરાબા નામ પર પાસે લખાયા ત્યારે આપતો પુત્ર માટે એ પછી આમ જલ્દી તાર જતો નતો ને મને ખૂંચ્યા કરે. ચાલો હજુ અપાયા નથી એટલે પછી મેં તને કહ્યું કે વાઈ લો તમે અને બીજ બેતાવી તમે લઈ લીધું. જો એટલે ખૂંચ્યા કરે એના કરે સંકલ્પ કરો. જો સંકલ્પ કરો 5000 કે 10000 મારે આપવા છે 5000 જે છે એ કરી તો તમને કોઈ પણ ઘરાક મળી આવશે 4000 આપી 10000 આપવા પડે. અધિકાર નથી સંકલ્પ કર્યો છે તો જ અધિકાર નથી. રામ આ તેલ અમે ગણીએ હા તેલ અમે ગણીએ સંકલ્પ નો તો છૂટે નહી. સંકલ્પ ના કરીએ તો છૂટે નહી. લાગણી આવે ને જાય પણ અપાય નહી. અપાય નહી કાગળ લખ્યો પોસ્ટમાં ના આખા માટે તો પોતે ને આચાર રાખી શકીએ આપડે. મેં કાગળ લખ્યો છે કાગળ પોસ્ટમાં નાખવો જોઈએ ને પછી આગળ લખે તમે જવાબ કેમ નહીં લખતા કાગળ નો જવાબ કેમ લખે તું પોસ્ટમાં નાખે એ લીધી છે લીધી એટલે સંકલ્પ એક લીધી છે. સ્વામી ના કરો સ્વામી ચોકમદારી કે મારે 2 લાખ આપવા ગોંધો ની બાજુ થઈ ઉપાધિ થઈ જાય પછી ઉપાધિ થઈ જાય બરોબર અને સટકા કરે હા દરેક ઠીક છે પણ આપતા મંદિર આ બીજી બધું આ છોકરા મંદિર માં જવાનું છે એ બધું એમાં ઠીક છે પણ આ ભગવાન ના મંદિર માં તો દરેક ની મેં જોયું છે દરેક ની મનમાં એમ છે હું કઈક આપું કારણ કે 1 કરોડ રૂપિયા નું મંદિર થશે અને નિષ્પક્ષપાતી નિષ્પક્ષપાતી આ નિષ્પક્ષપાતી આપે એવું કહેલું કે આજે મંદિર બંધાશે ત્રણેય જણા નું સિમંદર સ્વામી નું મહાદેવજી નું ને કૃષ્ણ ભગવાન નું તો કે આ મંદિર આના જે સ્પંદનો છે પરમાણુ છે વાઇબ્રેશન છે ફેલાયું છે એવું આમાં સમ્યક તો ફેલા છે. શું કહ્યું? સમ્યક તો બુદ્ધિ બધે સંકેત દર્શન નહી બુદ્ધિ સમ્યક દર્શન નહીં પણ સમ્યક બુદ્ધિ ફેલા છે અને સમ્યક દર્શન તો અમુક જ ઊંચી કોમામાં હિન્દુસ્તાનમાં છે લોકોના. બીજે બધું સમ્યક બુદ્ધિ આમાં સુખ નથી કોઈને દુખ આપીશું મારે સુખ નથી એવું સમજમાં આવશે લોકોને. જો જામનગર ને શું કારણ કે શોધ કરતા જે મળવાનું છે એના કરતા શોધ વગર સારું મળશે તમને એડજસ્ટમેન્ટ. શોધ કરવાથી કેવું ઓછું થઈ જશે લાભ. એડજસ્ટમેન્ટ જ હોય છે બધા. તમારે કોઈ કોઈ કે છે મારો લકી આંકડો 57 નો જતરિયો. એટલે પણ 58 આઈ જતરિયો છે ને એમને કોઈ પૂછે આપણે જુદા, આ જુદા, રસીકભી જુદા. રસીકભી તો વાંકા નહી, એના તો વાંકા એ કાઢે આપણા આખું ઓછું થવાય. જામનગર ના ખરાબ માણસ આધાર છે પોતે નુકસાન નુકસાન કરે બિચારું. રાતે પણ એ ઘર વાળા છે તે કશું એનું આમ ભગ્યા આવું બધું નહીં ઉઠે. જો શું અંતર છે એક ઘર માંથી કોઈ પણ ચીજ ઓછી થઈ નથી. દરેક માણસો પછી આ જાય જયારે પણ એક માણસ નહીં એવો બગાડવા ના નીકળ્યો કે જેની પરિણિતિ બગડી હોય. અને એ લોકો રૂપિયા કેટલા કર્યા જણા છો તું નહીં આપડે ત્યાં જાઓ ત્યાં નહીં કરતા. ઘણા લોકો આપડે જાત્રા જાય છે તો કસાયો કરીને આવે છે, એવું બંધન કરીને આવે છે. પ્રશ્ન એમ છે કે કાલે સવારે, આજે સવારે આપણે વાત થઈ ને પેલા રતિભાઈ ના મિસિસ જાત્રાએ જાય જવાના રજા લીધી ને આપની સાથે. રતિભાઈ ના વાઈફે સવારે બેંગ્લોર જવાના છે ને એમ વાત રજા લીધી ને એ વખતે આપે એમ કહ્યું કે જાત્રાએ જવાનું તો શા માટે હોય કે કસાયો ઓછા થાય એટલા માટે, કસાયો નિવૃત્તિ થાય એટલા માટે જવું જોઈએ. હા એ હેતુ હોવો જોઈએ. પણ ઘણા ખરા તો જાત્રાએ જઈને ઉલટા કસાય બાંધીને આવે છે. હા બેનનો પ્રશ્ન એ છે એના અનુસંધાનમાં કે મારે સમજો કે કોઈ ઠેકાણે એવી ઠેકાણે જવાનું થાય કે જ્યાં મને કસાય થાય એવા સંજોગો ઉભા હોય એવા થાય તો મારે એની જગ્યાએ જવાનું ટાળવું કે શું કરવું? બેને જ્ઞાન તો લીધેલું છે. તમારે મળે ખરાબ પાણી મળે આપડે ખરાબ પાણી નહીં કારણ કે સભા નિકાલ કરનાર છે ને વાણી બોલનાર. એટલે એ તમારે એ વાંધો નહીં પાણી મળી જાય. તમારે તો તમારે સંભાળ નિકાલ કરવો નિશ્ચય કરો. વાણી બોલનાર અસર ના જોજો, નહીં તો તમારા માટે સમજે યાર. વાણી બોલનાર જુદો છે, સંભાળ નિકાલ કરનાર જુદો. એને કઈ વાણી બોલી ગયો ના જોઈએ, તમે ના થયો કહી દેજો મેં બોલ્યો ને. આપડે સભા નિકાલ કરો જે ભાગમાં રહ્યો ને એ તમને કોઈ જવાબદારી નહીં. એમનું કહેવાનું એમ છે કે એવી કેટલીક જગ્યાઓ છે કે એમાં કેટલા જગાઓ છે ત્યાં જવાનું થાય તો ફસાય થઈ જાય છે, પણ મારી બે માને આખો દાડો એક જ પણ એ જો એમ જાગૃતિ રાખે સંભાવ નિકાલ કરો કે પછી છૂટી જાય ને, પછી કસાય થાય નહીં ને એમ કે તમારે ગુવા નહીં બધી મારી ગુવા તમારી આજ્ઞા પાડી આજ્ઞા પાડી પાડો તો એ જો ગમે આમ છે તેમ છે ને, હું તો ભાઈ દબડાવે જો ગયા તો ક્યારે ના એ દબડાવે. એ લાગમાં તો આવતા છે પણ કે નહી લોકો આપે કહ્યું કે ન લાગમાં આવે એને ક્યાં કહ્યું છે. મારે લાગમાં રાતે જોવા મહાર બીજી ઉપાધિ જ નહીં ને, રાત્રિ શહેર જમી થઈએ નહીં કોઈ ના સર. પટેલ માં તો બહુ જમાઈ ગયો ના ભાઈ, જેનો દાદો થયો પેલો દાદો કે મને હાર બધા રૂપ થયા કરે એટલે પછી હું મનમાં એ મારો દાદો છું માન્યા કરું. એ મારે બોલે મારા દાદા હતા, હું મનમાં માનું કે મારો દાદા એટલે પ્લસ માઇનસ થઈ જાય. આ કોઈ આવે પણ દાદા ની વાત તો જ્ઞાન પેલા ની છે ને, એ મને દાદા કે દારે કે ભોજન વધતો જાય દાદા અને આપડે ભય થતા જઈએ, ભોજન વધતું જાય આપણું ડૂબતા જઈએ એટલે પછી હું મેં છુટકોર કરી મને સર હું શું ઉપાય થાય આ પ્લસ માઇનસ કેમ થાય એક જ બાજુ વજન નાખવા મળ્યું એટલે પછી મનમાં મેં નક્કી કર્યું એ મનમાં એ મારો દાદો છે એમાં આપણું જ કરેલું છે એટલે એમ થાય છે એમ જ માનવું ને, આપડા આપડા હિસાબે થાય છે ને. બીજું કોણ કેમ મને નહીં કેતા, મને કેમ નહીં કેતા મેં આવું કર્યું થાય છે. એટલે જે રવાઈ ગયો રવાઈ ગયો, હવે હવે ચંદુ બાબુ શું કરું. ના દાદા ની આજ્ઞા પાડવાની તમારા જોખમદારી તમારા માટે દેખાય છે કે આપે બંધ કરી દીધું હવે તો, હવે છે હવે કઈ આપે તો બંધ કરી દીધું ને હવે એમ કે એ કઈ પણ હવે બોલવા ચાલવાનું કસાય કરવાનું બંધ કરી દીધું દાદા એ, દાદા એ બંધ કરી દીધું કે સંસાર આ બાજુ કઢાયો પડે સંસાર ને કઢાય મુક્ત થયા મુક્ત રસ્તો છે બરાબર. મળે નઈ મોક કે બીજું મળે નઈ તો મોક ને મળે તેવું મળે બે મળે જયા ભોળા થાય ને મહાદેવજી ખરે પણ બીજી વાત કરે ફરી નહી વાત કરી ફરી આ પૂછું નહીં કે પ્રશ્ન બીજી વાંક દેખાય ફરી પ્રશ્ન નહીં શિક્ષક ડાક્ટર સૂચક ડાક્ટર તો બહુ સારા દાદા ને કહો દાદા હું એમ પેલા એમ માનતો હતો કે દાદા ને મોટી વાતો હોય તો દાદા ને આપવી નહી મોટી વાતો હોય તો દાદા એમ કહે કે પેલા હું એમ માનતો હતો કે મોટી મોટી વાતો હોય તો દાદા ને સોંપવી નાની નાની વાત માં દાદા ને ક્યાં હેરાન કરવા વાત સાચી રાખવાની પણ દાદા લોકો નાની હોય ના કહેવાય પણ હવે તો નાની હોય છે દાદા નાની તો ઘણી હોય નાની સોંપું છું એટલે નિધિધ્યાસન બહુ મોટું રહે છે હા એટલે એટલે હજી બધું સોંપી દીધું દાદા ને હવે નિધિધ્યાસન મારે નહીં આવું જોઈએ કરો તારે બે દાડે હું આવું બે દાડે તમે આવો બરોબર તમને લીફ માં ફોન કરી આપવાનું લીફ તૈયાર રાખે બઉ જોખમ કર્યું છે ને બ્રેન નું બંને છે બધું દાદા પણ આ બરાબર છે ને બધું દાદા ના માથે રાખવું નાની વાતો પણ દાદા મારે દેખતી શાંતિ છે કે આજ પાંચ વર્ષથી દાદા નો એક ત્રણ વાર હું એટલે શરીરમાં ઘણા ખરા દર્દો થાય રાત્રે પણ આખી રાત દાદા માં તો અને આ જેમ જેમ થકેલું છે આ તરફ અત્યાર સુધી દાદા માં શું એટલે આ દુઃખ તો સહન ના થાય છે દાદા નિરંતર હા મક્કા માં તાપા દાદા સમજણ મને ઉકી લીધો હોય ને એટલે બહુ લાભ થાય છે બસમાં બહુ પડ્યા બસમાં એટલે બીજા ને એમને પાસે એમનો પક્ષ તો એનો જ લેવો જોઈએ બરોબર નહીં પક્ષમાં કોઈ રહું નહીં પડે ને એટલા પક્ષે એમની જ વાત કરું નિર્ગર કર્યું ને તમે પ્રશ્ન છો કારણ કે છે તમે આ બગાડ્યું એની આ એટલું શબ્દ કઈ દૂધ માં પછી દહી ના નાખવું પડે એમને ફાડી એટલે આવા માણસ ને સાથે વાત બહુ મુશ્કેલ અને કામ કરવાનું તો મન વચ્ચે ગયા છે આખું ચિંતા આપ્યું હે ચોવીસ કલાક અમેરિકા ગયા તો નહીં જો હરી કેટલી ઊંચી થી ઉતરતા હતા પુસ્તકો ભેગા કેટલા બધા ભારે કામ અને આ પુસ્તકો છપાયા રાત છે રાત તો લોકો મૂળ તેલ પર બેઠેલા એટલે લોકો કઈ કઈ કઈ હરી કયા કરે બને જ ને મોટા માણસ ને માટે તો કોક ને કઈ કે એટલે હું પેલા ને સમજાય દઉં ભાઈ અહીંયા પટ લઈને અમને સમજાય પાછા વળી દીધા બધા કેટલાક માણસ સમજદાર માણસ સમજી ગયેલા કે આ માણસ આટો આવ્યું બેસ્ટ માણસ છે એવું સમજી ગયેલા એટલે પછી વાત ભૂલ ના કરે તો ભૂલ તો થાય ને બધી તમારી ભૂલ ના ભૂલ ના થાય ભૂલ ને જોવા નથી એના શું એના નાખવી તે બધી મને કહી દીધે પછી છતે આખી ઇંચી છતે મારે કોઈ હકું નથી દાદા એક થોડી એક રીતે થોડી પૈણા દીધેલી છે અને તે થાય છે પણ પૈસા પૈસા બધું છે મારે કોઈ જેવા કોઈ લીધું ભાઈ કરવું કોઈ થતું નથી અને તમે એકલા હગા છો અને અમારા બધા આપણા મહાત્મા જો આવું બધું લક્ષણ હોય ત્યાં બધું દીશું જ જોઈએ કુટુંબ ભાવ રાખો છે એ મને કહે છે 6 મહિના તમે મુંબઈમાં ખબર નથી એ 6 મહિના એક વર્ષો દારો નાખો શું બધું નહીં સાંગ ઉપર કામ કર્યું છે હાલ ને નિવૃત્ત થઈ જાવ કેટલા ઘર કર્યું નિવૃત્ત પણ નહીં તો થતા થતા એમ મેં કુદરત કર્યા આપણે કહીએ તો પણ માને નહીં દાદા માને એમ તો થાય પાછું કેમ કે આમ કરતા કરતા મારો જાન જાય તો ભલે જાય પણ હું કરીશ આવી રીતે વાત કરે મેં કેટલી વખત એમને કહ્યું હશે કે આ રહેવા દો તો કે નહીં હું કરતા કરતા મરી જઈશ તો ભલે મરી જઈશ પણ હું કરીશ દાદા નું પુસ્તક તો મફત મળવું જ જોઈએ પૈસા ના કરું આ બધા પુસ્તક છપાઈ ગયા છે ફર્સ્ટ એડિશન બે એડિશન છપાઈ જાય એટલે બધી જોખમદારી આપણી જતી નથી આપણા પુસ્તક મારી વાડી બહાર પડી જવી જોઈએ એ પડી ગઈ છે હવે એમના છપાવનાર બધા લોકો કે અમે તમે કોઈ તરફે છાપવા તૈયાર છીએ વેચવા માટે શું વાંધો નથી એમાં શું વાંધો છે લાખો પુસ્તકો છાપી આપવા માટે તો ઉઠતું હતું અંતરે ઉઠતું શું હા બધું આપણે બહુ કામ કરે આ બધું બધી મારી બધી આ વાણી બહાર પડી બધી જ વાણી બહાર પડી આ થોડીક બાકી છે નિરુબેન બધી વાણી ક્યાં બહાર પડી જાય હજુ છ પુસ્તકો બાકી છે નિરુબેન જોખમદારી હા એ જોખમદારી છે તો જેમણે જતી પૂરું કરશે હા એ પૂરું કરી નાખશે આજે આજે કયું કરી નાખ્યું કારણ કે હવે શું કામ આ જોખમદારી રાખવા જેવી નથી દાદા નો એક એક શબ્દ જો બહાર પડી ગયો ને એટલે કલ્યાણ થઈ ગયું 1000 આ 1000 સુધી કામ લાગશે આ શબ્દો ભગવાન નું શાસન છે ત્યાં સુધી એટલે બહાર પડી ગયો નહી તો આમ નામ દબાઈ જાવ હા એ બરોબર છે બહાર પડ્યું એટલે સારું થયું ને બધાનો ઉપયોગમાં આવશે ઘણું ઉપયોગમાં આવશે આ તો અત્યારે નહીં અત્યારે કાળ એટલો બધો થઈ ગયેલું માણસ તે આમાં સારી વસ્તુ વાંચીએ તો એને દૂર નહીં પડતી પણ જયારે ત્યારે ઠંડુ પડશે આ બધો બધા કામ થાય શિલદર્શક તો બહુ ઊંચું છે એક એક શબ્દ માં બધું કામ કાઢ ના ગયેલો શબ્દો છે વાણી વચન વચન ભરેલું છે બધું તૈયાર છે અને અડચણ એ કરે દાદા, એ બધી અદાયગી છે ને, અડચણ એ આવે કરે રામલોભાઈ ને અર્ચન કરી છે ને દાદા, મેરી વાઈફ કા નામ જો રુકમણી હૈ, મેરી વાઈફ કા નામ રુકમણી હૈ, આધા ઘંટા ઘંટા દો ઘંટા સબ કુછ મિલેગા, એ નહીં મિલેગા, એ સહયોગ નહીં મિલેગા, સબ સહયોગ નહીં. દવા ના ઢીંગડા માં આવી નઈ, પણ શરીર ને રાખો, બીજમ કાળ છે ને, દવા ઢીંગડા મારવા પડે બધા. જય જય પાણી લાવે છે. અજ્ઞાનતા, સ્વરૂપ ની અજ્ઞાનતા, એ મોટા મોટો અંતરાય ખરો ને? અજ્ઞાનતા જાય એવો વખત છે, એ તો જ્ઞાની ભેગા કોણ હાડે જ્યાં હાડો થયો કરે ને, જ્યાં જે તો હાડો થયો અડાઈ નું સ્વરૂપ શું સમજવું? અડાઈ નું સ્વરૂપ શું સમજવું? દીધ રહી વાત હોય તો સ્વીકાર ના કરે, એ અડાઈ નું સ્વરૂપ. પોતાના મતે જ ચાલે, પોતે મત કરે ના મતે ને તેને અમે કોઈને પરિણામ કહીએ નહીં, દબાણ નાખે છે તો કોઈને પરિણામ કહીએ ને તો કદી ના મળતા એને આડી જ કહેવાય ને, શું કહેવાય? પોતાના મતે જ ચાલવું છે ને, એ જ્ઞાની ની આજ્ઞા જ ચાલવાનું. નહીં, ખરેખર ચાલવાનું છે જ્ઞાની ની આજ્ઞા છે. આડે હોય બધે જ્ઞાન, આડે થી જ બધું પૂર્યું છે, ફક્ત વર્ણ માં આડે ના, આડે શૂન્ય થઈ ગયેલા. કોઈ દબાણ કહે તમારે ચોરી કરવી જ પડશે, એટલે તમે બધા આપવા કરીશું, બધા દુઃખમાં પડતા હોય તમે. દાદા, આપે કહ્યું આ દૂધ કહ્યું 7 વર્ષની ઉંમર હતી, બરોબર? આપે કહ્યું ને કે દૂધ અમારું ભર્યું, એને ફરી ગોજ ના છે, અમે ફરી વિહાયા નથી, અત્યારે હજી બોલ્યા પણ વિહાયા નથી, ભાગીદાર જોડે આટલી બધી ભાંગડો નથી, અમે રિહાયા નહીં, એ રિહાયેલા કોઈ વખત અમારો રિહાજ દેખાય ને, એટલે પછી એ ફરી એ રિહાય નહી, શું રિહાય મનામડા પાછા મનાવે કોણ કર્યું, અને જમવાનું થાય સારા અંબા આગળ કા જમવા હવે તૈયાર થઈ ગયો, આગળ બધા બેસી રહ્યા છે. પેલો એક બે વખત વિનંતી કરી પછી ટેબલ તો ચાલુ થઈ જાય કે છે. સમસાન માં બી જોડે આવે છે એવું હોય કોઈ જોડે આવે નઈ કે જવાનું થાલી હુવાડી કરીને લઈ જાય. થાલી ને સુવાડી લઈ જાય માન કેટલું માન નાઈ લટકે તને પડી નામી નાનામી નીકળે છે નરમી ના નીકળે. તમે શું માનો છો? ચંદ્રકાંતની નનામી નીકળવાની, હું શુદ્ધાત્મા નહીં નીકળવાની. ચંદ્રકાંતની નનામી નીકળવાની, હું શુદ્ધાત્મા ની નનામી નહીં નીકળવાની. અનામી હોય તો નનામી. અરે થોડી ખરી ખરી નઈ યોગેશ ને કે કાઢી આવે અંદર ગોદા માં રખ નીકળે. ગોદા મારે ત્યારે અડાઈ નીકળે. ગોદા મારતો નહીં કરે. તમને બી આવવાની નહીં આવે ને એટલે આ સંછેડે તો અડાઈ ઉભી થાય એ બીજું પાછું એ સાબુ કહેવાય દાવી કરવા માટે. અમે એક દાડો તાબુ કરી આવું તમારાથી વર્તન ના કરાય. શું કહ્યું? બિચારી છોડીયો તો વિધિ કરવા આવે ને ઈરાબા ને કશું બિચારા રોગ નહીં. બિચારા સરસ માણસ આમાં બાયણે બેહે ને પેલા બૈરાણી બને ચડાયેલા એમને. પછી નંદન છોડીયો આવે છે રાજકોટનું દેખાય બધું. આ તો સારું દેખાય કે દાદાજી સારા માણસ ને આ બધું ખોટું દેખાય. લોક જાત જાતના આરોપ કરે ત્યાં ગભરાઈ ગયેલા બિચારા. સારા માણસ એ લોકોએ નાખ્યું મહી દૂધમાં મીઠું નાખે શું થાય હું જાણતો હતો કે આ લોકો મીઠું નાખવા માં ફાટતી જાય. મેં રાહ જોઈ એક દાડો એક બેન વિધિ કરતી હતી બાયણું પૂજા વાર્તા વાર્તા સગડાયું બધા ના કરેલું એવું બધા ઘરે નહીં. અમારે તો ઘરમાં રિવાજ જ નહીં. આવો પેલી થોડી ભાગી જતી રહે ને થોડી ભડકી નથી આમ વિધિ કરતી જરૂરી ગઈ એટલે પછી મેં કહ્યું ને હવે તમારે આપડે બેને કીધું કરી એટલે તમને બાદણ કહો અને તારે એટલે તો પાછું કરે કે અમારે જ્ઞાની થઈને ત્યાં સુધી હેલું નથી રહ્યા. હા ફણગા ફૂટે બધા મૂળ માંથી કાઢી નાખો પડે. પીવાનું ના રે સારું પડ્યા નથી ને એ સહી પડે એવું. એમણે એમણે પેલો બારણું પછાડ્યું કરવાનું એ અમારું કામ શું બેન.